શ્રી નારદ પુરાણ પૂર્વ ભાગ ભાગ બીજો અધ્યાય 46 શિક્ષા નિરૂપણ. સુતજી કહે છે, સનંદનજીના આ વચન સાંભળીને નારદજી અતૃપ્ત જેવા રહી ગયા. તેઓ હજુ પણ વધારે સાંભળવા માટે ઉત્સુક થઈને ભાઈ સનંદનજીને કહ્યું. નારદજીએ કહ્યું, હે ભગવાન, મેં તમને જે કંઈ પૂછ્યું છે તે બધું તમે કહી દીધું, તો પણ ભગવત સંબંધી ચર્ચાને વારંવાર સાંભળીને પણ મારું મન તૃપ્ત થતું નથી. વધારે ને વધારે સાંભળવા માટે ઉત્સુક થઈ રહ્યું છે. સાંભળવામાં આવ્યું છે કે પરમ ધર્મજ્ઞ વ્યાસપુત્ર સુખદેવજી આંતરિક અને બાહ્ય બધા ભોગોથી પૂર્ણતઃ વિરક્ત થઈને બહુ ભારે સિદ્ધિ પ્રાપ્ત કરી લીધી. હે બ્રહ્મન, મહાત્માઓની સેવા સત્સંગ કર્યા વિના પ્રાય પુરુષને વિજ્ઞાન તત્વજ્ઞાન પ્રાપ્ત થતું નથી. પરંતુ વ્યાસ નંદન સુખદેવે બાલ્યાવસ્થામાં જ જ્ઞાન પ્રાપ્ત કરી લીધું, આ કઈ રીતે સંભવ થયું? હે મહાભાગ, તમે મોક્ષ શાસ્ત્રના તત્વને જાણનારા છો, હું સાંભળવા ચાહું છું, તમે મને સુખદેવજીનો રહસ્યમય જન્મ અને કર્મ બતાવો. સનંદનજી બોલ્યા, હે નારદ, સાંભળો, હું સુખદેવજીની ઉત્પત્તિનું વૃતાંત સંક્ષેપમાં કહીશ. હે મુને, આ વૃતાંતને સાંભળીને મનુષ્ય બ્રહ્મતત્વનો જ્ઞાતા થઈ શકે છે. વધારે ઉંમર થઈ જવાથી, વાળ પાકી જવાથી, દંતી કે ભાઈ બંધુઓથી કોઈ મહાન થતો નથી. ઋષિમુનિઓએ આ ધર્મપૂર્ણ નિર્ણય કર્યો છે કે આપણામાં જે અનુચાન હોય તે જ મહાન છે. નારદજીએ પૂછ્યું, હે સૌને માન આપનારા વિપ્રવર પુરુષ, અનુચાન કઈ રીતે થાય છે તે ઉપાય મને બતાવો, કેમ કે તેને સાંભળવા માટે મારા મનમાં બહુ ઉત્કંઠા છે. સનંદનજી બોલ્યા, હે નારદજી, સાંભળો, હું અનુચાન ચાણકના લક્ષણ કહું છું, જેને જાણીને મનુષ્ય અંગો સહિત વેદોનો જ્ઞાતા થઈ જાય છે. શિક્ષા, કલ્પ, વ્યાકરણ, નિરુક્ત, જ્યોતિષ તથા છંદશાસ્ત્ર આ છ ને વિદ્વાનો વેદાંગ કહે છે. ધર્મની વ્યાખ્યા કરવામાં ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વેદ આ ચાર વેદ જ પ્રમાણ કહ્યા છે. જે શ્રેષ્ઠ દ્વિજ ગુરુ પાસેથી છ અંગો સહિત વેદોનું અધ્યયન સારી રીતે કરે છે તે અનુચાન થાય છે. એ સિવાય કરોડો ગ્રંથ વાંચી લેવા છતાં કોઈ અનુચાન કહેવાતો નથી. નારદજીએ કહ્યું, હે માનદ, તમે અંગો સહિત સંપૂર્ણ વેદોના મહાપંડિત છો, તેથી મને અંગો અને વેદોના લક્ષણ વિસ્તારપૂર્વક બતાવો. સનંદનજી બોલ્યા, હે બ્રહ્મન, તમે મારા પર પ્રશ્નોનો આ અનુપમ ભાર મૂકી દીધો છે. હું સંક્ષેપમાં બધાનો સુનિશ્ચિત સાર સિદ્ધાંતનું વર્ણન કરીશ. વેદ વેતા બ્રહ્મર્ષિઓએ વેદોના શિક્ષણમાં સ્વરને પ્રધાન કહ્યા છે, તેથી સ્વરનું વર્ણન કરું છું. સાંભળો, સ્વરશાસ્ત્રોના નિયમ અનુસાર વિશિક વિશેષ રૂપે આર્ચિક એટલે કે રૂક સંબંધી, ગાથિક એટલે ગાથા સંબંધી અને સામિક એટલે સામ સંબંધી સ્વર વ્યવધાનનો પ્રયોગ કરવો જોઈએ. ઋચાઓમાં એકને અંતર આપીને સ્વર થાય છે, ગાથાઓમાં બેના વ્યવધાનથી અને સામના સામ મંત્રોમાં ત્રણના વ્યવધાનથી સ્વર થાય છે. સ્વરોનું આટલું જ વ્યવધાન સર્વત્ર જાણવું જોઈએ. ઋક સામ અને યજુર્વેદના અંગભૂત જે યાજ્ય સ્ત્રોત, કરણ અને મંત્ર વગેરે યાજ્ઞિકો દ્વારા યજ્ઞોમાં પ્રયુક્ત થાય છે. શિક્ષા શાસ્ત્રનું જ્ઞાન ન હોવાથી તેમાં વિશ્વર એટલે વિરુદ્ધ સ્વરનું ઉચ્ચારણ થઈ જાય છે. મંત્ર જો યથાર્થ સ્વર અને વર્ણરહિત હોય તો મિથ્યા પ્રયુક્ત થવાના કારણે તે અભિષ્ટ અર્થનો બોધ કરાવતો નથી. એટલું જ નહીં, તે વાણીરૂપી વજ્ર યજમાનની હિંસા કરી નાખે છે. જેમ ઇન્દ્ર શત્રુ આ પદ સ્વર ભેદના દોષને કારણે યજમાન માટે જ અનિષ્ટકારી થઈ ગયો. તૈતરીય શાખાના કૃષ્ણ યજુહ સંહિતાના બીજા કાંડમાં પંચમ પ્રકરણના બીજા અનુવાકની પ્રથમ પંચશતીમાં મંત્ર આવ્યો છે, સ્વાહેન્દ્ર શતુર્વધ્યસ્વ. પૌરાણિક કથા પ્રમાણે ત્વષ્ટા પ્રજાપતિ ઇન્દ્રના શત્રુ વૃત્તના અભ્યુદયને માટે આ મંત્રનું ઉચ્ચારણ કર્યું હતું. ઇન્દ્રસ્ય શત્રુ આ વિગ્રહ પ્રમાણે ષષ્ઠી સમાસમાં સમાસ અંત પ્રયુક્ત અંતોદાતનું ઉચ્ચારણ અભિષ્ટ હતું, પરંતુ પ્રયોગમાં પૂર્વપદ પ્રકૃતિ સ્વર આદ્યુદાત બોલાયો, તેથી તે બહુવ્રીહીના અર્થનો પ્રકાશક થઈ ગયો. તેથી ઇન્દ્ર છે શત્રુ સંહારક, જેનો તેવો અર્થ નીકળવાના કારણે ઋતાસુરજ ઇન્દ્રના હાથે મરાઈ ગયો. સંપૂર્ણ વાંગ્યના ઉચ્ચારણ માટે વૃક્ષસ્થળ, કંઠ અને મસ્તક આ ત્રણ સ્થાન છે. આ ત્રણેયને સેવન કહે છે, અર્થાત વૃક્ષસ્થળમાં નીચા સ્વરે જે શબ્દોચ્ચારણ થાય છે તેને પ્રાતઃ સવન કહે છે. કંઠસ્થાનમાં મધ્યમ સ્વરથી કરેલા શબ્દોચ્ચારણનું નામ માધ્યન્દી નસવન છે, તથા મસ્તકરૂપ સ્થાનમાં ઉચ્ચ સ્વરથી જે શબ્દોચ્ચાર થાય છે તેને તૃતીય સવન કહે છે. અધરોત્તર ભેદથી સપ્ત સ્વરાત્મક સામના પણ પૂર્વોક્ત ત્રણ સ્થાન છે, ઉરોભાગ, કંઠ તથા મસ્તક. આ સાથે સ્વરોના વિચરણ સ્થાન છે, પરંતુ ઉરસ્થળમાં મંદ્ર અને અતિસ્વારની યોગ્ય અભિવ્યક્તિ ન થવાથી તેને સાથે સ્વરોનું વિચરણ સ્થળ કહી શકાતું નથી. તો પણ અધ્યયન અધ્યાપન માટે તેવું વિધાન કરવામાં આવ્યું છે. યોગ્ય અભિવ્યક્તિ ન થવા છતાં પણ ઉપાંશુ અથવા માનસ પ્રયોગમાં વર્ણ તથા સ્વરનું સૂક્ષ્મ ઉચ્ચારણ તો થાય જ છે. કંઠકલાપ, તેતરીય તથા અહરક શાખાઓમાં તથા ઋગ્વેદ તથા સામવેદ પ્રથમ સ્વરનું ઉચ્ચારણ કરવું જોઈએ. ઋગ્વેદની પ્રવૃત્તિ બીજા કે ત્રીજા સ્વર દ્વારા થાય છે. લૌકિક વ્યવહારમાં ઉચ્ચ અને મધ્યમનો સંધાત સ્વર હોય છે. આહરક શાખાવાળા તૃતીય અને પ્રથમમાં ઉચ્ચારિત સ્વરોનો પ્રયોગ કરે છે. તેતરીય શાખાવાળા દ્વિતીયથી લઈને પંચમ સુધી ચાર સ્વરોનું ઉચ્ચારણ કરે છે. સામગાન કરનારા વિદ્વાન પ્રથમ ષડજ, બીજો ઋષભ, ત્રીજો ગાંધાર, ચોથો મધ્યમ મંદ્ર, પંચમ કુષ્ઠ દેવત તથા અતિસ્વાર એટલે નિષાદ, એ સાતે સ્વરોનો પ્રયોગ કરે છે. બીજો અને પહેલો એ તાંડી એટલે કે તાંડ્ય પંચવિંશાદિ બ્રાહ્મણના અધ્યેતા, કોથુમ વગેરે શાખાવાળા તથા ભાલગવી છંદોના શાખાવાળા વિદ્વાનોના સ્વર છે, તથા સતપથ બ્રાહ્મણમાં આવેલા બંને સ્વર વાજસની શાખાવાળાઓ દ્વારા પણ પ્રયુક્ત થાય છે. આ બધા વેદોમાં પ્રયુક્ત થનારા સ્વર વિશેષ રૂપે બતાવવામાં આવ્યા છે. આ પ્રમાણે સાર્વવૈદિક સ્વર સંચાર કહેવામાં આવે છે. હવે હું સામવેદના સ્વર સંચારનું વર્ણન કરીશ, અર્થાત છાંદોગ વિદ્વાન સામગાનમાં તથા ઋકપાઠમાં જે સ્વરોનો ઉપયોગ કરે છે તેમનું અહીં વિશેષ રૂપે નિરૂપણ કરવામાં આવે છે. અહીં શ્લોકો થોડા હશે, પરંતુ તેમાં અર્થ વિસ્તાર વધારે હશે. આ ઉત્તમ વેદાંગનો વિષય સાવધાનીપૂર્વક શ્રવણ કરવા યોગ્ય છે. હે નારદ, મેં તમને પહેલાં પણ ક્યારેક તાન, રાગ, સ્વર, ગ્રામ તથા મૂર્છનાઓના લક્ષણ બતાવ્યા છે, જે પરમ પવિત્ર, પાવન તથા પુણ્યમય છે. દ્વિજાતિઓને ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદના સ્વરૂપનો પરિચય કરાવવો એને જ શિક્ષા કહે છે. સાત સ્વર, ત્રણ ગ્રામ, 21 મૂર્છના અને 49 તાન, આ બધાને સ્વરમંડળ કહેવાય છે. ષડજ, ઋષભ, ગાંધાર, મધ્યમ, પંચમ, દૈવત તથા સાતમો નિષાદ, આ સાત સ્વર છે. ષડજ, મધ્યમ અને ગાંધાર આ ત્રણ ગ્રામ કહેવાય છે. ભૂર્લોકથી ષડજ ઉત્પન્ન થાય છે, ભૂર્વલોકથી મધ્યમ પ્રગટ થાય છે, તથા સ્વર્ગ અને મેઘલોકથી ગાંધાર પ્રગટ થાય છે. આ ત્રણ જ ગ્રામ સ્થાન છે. સ્વરોના રાગ વિશેષથી ગ્રામોના વિવિધ રાગ કહેવામાં આવ્યા છે. સામગાન કરનારા વિદ્વાન મધ્યમ ગ્રાસમાં 20, ષડજ ગ્રામમાં 14 તથા ગાંધાર ગ્રામમાં 15 તાન સ્વીકાર કરે છે. નંદી, વિશાલા, સુમુખી, ચિત્રા, ચિત્રવતી, સુખા તથા બલા આ દેવતાઓની સાત મૂર્છનાએ સમજવી જોઈએ. આપ્યાયની વિશ્વભૂતા ચંદ્રા, હેમા, કપરદીની, મૈત્રી તથા બાહરતી આ પિત્રોની સાત મૂર્છનાઓ છે. ષડજ સ્વરમાં ઉત્તર મંદ્રા, ઋષભમાં અભિરુદ્રતા યા અભિરુદ્રતા તથા ગાંધારમાં અશ્વકાંતા નામવાળી ત્રીજી મૂર્છના માનવામાં આવી છે. મધ્યમ સ્વરમાં સોવીરા, પંચમમાં ઋષિકા તથા દૈવતમાં ઉત્તરાયતા નામની મૂર્છના જાણવી જોઈએ. નિષાદ સ્વરમાં રજની નામક મૂર્છનાને જાણો. આ ઋષિઓની સાત મૂર્છનાઓ છે. ગંધર્વો દેવતાઓની સાત મૂર્છનાઓનો આશ્રય લે છે. યક્ષ લોકો પિતૃઓની સાત મૂર્છનાઓ અપનાવે છે. મૂર્છનાઓ અપનાવે છે એમાં સંશય નથી. ઋષિઓની જે સાત મૂર્છનાઓ છે તેમને લૌકિક કહેવાય છે. તેમનું અનુસરણ મનુષ્ય કરે છે. સડજ સ્વર દેવતાઓને અને ઋષભ સ્વર ઋષિમુનિઓને તૃપ્ત કરે છે. ગાંધાર સ્વર પિતરોને, મધ્યમ સ્વર ગંધર્વોને તથા પંચમ સ્વર દેવતાઓ, પિતરો અને મહર્ષિઓને પણ સંતુષ્ટ કરે છે. નિષાદ સ્વર યક્ષોને તથા દૈવત સંપૂર્ણ ભૂત સમુદાયને તૃપ્ત કરે છે. ગાનની ગુણવૃત્તિ 10 પ્રકારની છે, અર્થાત લૌકિક વૈદિક ગાન 10 ગુણોથી યુક્ત છે. રક્ત, પૂર્ણ, અલંકૃત, પ્રસન્ન, વ્યક્ત, વિકૃષ્ટ, શ્લક્ષણ, સમ, સુકુમાર તથા મધુર, આ જ તે 10 ગુણ છે. વેણુ, વીણા તથા પુરુષના સ્વર જ્યાં એકમાં મળીને અભિન્ન જેવા લાગે છે અને તેનાથી જે રંજન થાય છે તેનું નામ રક્ત છે. સ્વર તથા શ્રુતિની પૂર્તિ કરવાથી તથા છંદ તેમજ પાદાક્ષરોના સંયોગ સ્પષ્ટ ઉચ્ચારણથી જે ગુણ પ્રગટ થાય છે તેને પૂર્ણ કહે છે. કંઠ અર્થાત પ્રથમ સ્થાનમાં જે સ્વર સ્થિત છે તેને નીચે કરીને હૃદયમાં સ્થાપિત કરવો અને ઊંચે કરીને મસ્તકમાં લઈ જવો એ અલંકૃત કહેવાય છે. જેમાં કંઠનો ગદગદ ભાવ નીકળી ગયો છે અને કોઈ પ્રકારની શંકા રહી નથી તે પ્રસન્ન નામક ગુણ છે. જેમાં પદ, પદાર્થ, પ્રકૃતિ, વિકાર, આગમ, લોપ, કૃદંત, તદ્વિત, સમાસ, ધાતુ, નિપાત, ઉપસર્ગ, સ્વર, લિંગ, વૃત્તિ, વાર્તિક, વિભક્તર્થ, વિભક્ત્યર્થ તથા એકવચન, બહુવચન વગેરેનું સારી રીતે ઉત્પાદન થાય છે તેને વ્યક્ત કહે છે. જેના પદ અને અક્ષર સ્પષ્ટ હોય તથા જે ઉચ્ચ સ્વરે બોલવામાં આવ્યો હોય તેનું નામ વિકૃષ્ટ છે. ઝડપી એટલે જલ્દીપણું અને વિલંબિત ધીમું, બંને દોષોથી રહિત, ઉચ્ચ નીચ, પ્લુત, સમાહાર, હેલ, તાલ અને ઉપનય વગેરે ઉત્પત્તિઓથી મુક્ત ગીતને શ્લક્ષણ કહે છે. સ્વરોથી અવાપ, નિર્વાપ, ચડાવ ઉતારના જે પ્રદેશ છે તેમનો વ્યવહિત સ્થાનોમાં જે સમાવેશ થાય છે તેનું નામ સમ છે. પદ, વર્ણ, સ્વર તથા કુહરણ એટલે અવ્યક્ત અક્ષરોને કંઠ દબાવીને બોલવા, આ બધા તેમાં મૃદુ કોમળ હો તે ગીતને સુકુમાર કહેવાય છે. સ્વાભાવિક રીતે જ મુખથી નીકળેલા લલિત પદ તથા અક્ષરોના ગુણોથી સંપન્ન ગીત મધુર કહેવાય છે. આ પ્રમાણે ગાના 10 ગુણોથી યુક્ત છે. આનાથી વિપરીત ગીતના 10 આનાથી વિપરીત ગીતના દોષ બતાવવામાં આવ્યા છે. આ વિષયમાં આ શ્લોકો કહેવામાં આવ્યા છે. શક્તિ, ભીષણ, ભીત, ઉદ્ધૃષ્ટ, આનુનાસિક, કાકસ્વર, મૂર્ધગત એટલે અતિ ઊંચા સ્વરે મસ્તક સુધી ચડાવેલું અપૂર્ણ ગાન, સ્થાન વિવર્જિત, વિશ્વર, વિરસ, વિશ્લિષ્ટ, વિશ્વમહાત, વ્યાકુળ તથા તાલહીન, આ 14 ગીતના દોષ છે. આચાર્ય લોકો સમગાનની ઈચ્છા કરે છે. પંડિત લોકો પદચ્છેદ એટલે પ્રત્યેક પદનો વિભાગ ચાહે છે. સ્ત્રીઓ મધુર ગીતની અભિલાષા કરે છે અને બીજા લોકો વિકૃષ્ટ એટલે કે પદ અને અક્ષરોના વિભાગપૂર્વક ઊંચા સ્વરે ઉચ્ચારિત ગીત સાંભળવા ઈચ્છે છે. સણજ સ્વરનો રંગ કમળપત્ર જેવો લીલો છે. ઋષભ સ્વર પોપટના રંગ જેવો સહેજ પીળાશ સાથે લીલા રંગનો છે. ગાંધાર સુવર્ણ જેવો કાંતિમાન છે. મધ્યમ સ્વર કુંદ એટલે મોગરા જેવો શ્વેતવર્ણનો છે. પંચમ સ્વરનો રંગ શ્યામ છે. દૈવત પીળા રંગનો મનાય છે. નિષાદ સ્વરમાં બધા રંગ મળેલા છે. આ પ્રમાણે સ્વરોના વર્ણ કહેવામાં આવ્યા છે. પંચમ, મધ્યમ અને ષડજ આ ત્રણેય સ્વર બ્રાહ્મણ માનવામાં આવ્યા છે. ઋષભ અને દૈવત આ બંને ક્ષત્રિય છે. ગાંધાર તથા નિષાદ આ બંને સ્વર અડધા વૈશ્ય કહેવાય છે અને પતિત હોવાથી એ અડધા શુદ્ર કહેવાય છે એમાં સંશય નથી. જ્યાં ઋષભના પછી પ્રગટ થયેલા ષડજની સાથે દૈવત સહિત પંચમ સ્વર મધ્યમ રાગમાં પ્રાપ્ત થાય છે તે નિષાદ સહિત સ્વરગ્રામને સાડવ અથવા સાડજવ જાણવો જોઈએ. જો મધ્યમ સ્વરમાં પંચમનો વિરામ હોય અને અંતર સ્વર ગાંધાર થઈ જાય તથા તેના પછી ક્રમથી ઋષભ નિષાદ તથા પંચમનો ઉદય થાય તો તે પંચમને પણ એવો જ સાડવ્યા સાડજવ સમજવું. જો મધ્યમ સ્વરનો આરંભ થયા પછી ગાંધારનું આધિપત્ય વૃદ્ધિ થઈ જાય, નિષાદ સ્વર વારંવાર આવજા કરતો હોય, દૈવતનું એકવાર ઉચ્ચારણ થવાના કારણે તે દુર્બળ અવસ્થામાં રહે તથા સડજ અને ઋષભની બીજા પાંચ જેવી જ સ્થિતિ હોય તો તેને મધ્યમ ગ્રામ કહે છે. જે આરંભમાં સડજ હોય અને નિષાદનો થોડો પણ સ્પર્શ કરવામાં આવ્યો હોય તથા ગાંધારનું વધારે ઉચ્ચારણ થયું હોય, સાથે સાથે દૈવત સ્વરનું કંપન પાતન જોવામાં આવતું હોય તથા તે પછી બીજા સ્વરોનું યથારૂચિ ગાન કરવામાં આવ્યું હોય તેને સડજ ગ્રામ કહેવામાં આવ્યો છે. જે આરંભમાં સડજ હોય અને તે પછી અંતર સ્વર સંયુક્ત કાકલી જોવામાં આવતી હોય, અર્થાત ચાર વાર માત્ર નિષાદનું જ શ્રવણ થતું હોય, પંચમ સ્વરમાં સ્થિત તે આધારયુક્ત ગીતને શ્રુતિ કૌશિક જાણવું જોઈએ. જ્યારે પૂર્વોક્ત કૌશિક નામક ગીતને બધા સ્વરો સાથે જોડીને મધ્યમ દ્વારા તેનો આરંભ કરવામાં આવે અને મધ્યમમાં જ તેની સ્થાપના થાય તો તે કૌશિક મધ્યમ નામક ગ્રામ રાગ થાય છે. જ્યાં પૂર્વોક્ત કાકલી જોવામાં આવતી હોય અને પ્રધાનતા પંચમ સ્વરની હોય તથા બાકીના બીજા બીજા સ્વરો સામાન્ય સ્થિતિમાં હોય તો કશ્યપ ઋષિ તેને મધ્યમ ગ્રામજનિત કૌશિક રાગ કહે છે. વિદ્વાન પુરુષ ગાનો અર્થ ગેય માને છે અને ધનો અર્થ કળાપૂર્વક વાજુ વગાડવું કહે છે અને રેફ સહિત વનો અર્થ વાદ્ય સામગ્રી કહે છે. આ જ ગાંધર્વ શબ્દનો લક્ષાર્થ છે. જે સામગાન કરનારા વિદ્વાનોનો પ્રથમ સ્વર છે તે જ વેણુનો મધ્યમ સ્વર કહેવામાં આવ્યો છે. જે તેમનો બીજો સ્વર છે તે જ વેણુનો ગાંધાર સ્વર છે અને જે તેમનો ત્રીજો સ્વર છે તે જ વેણુનો ઋષભ સ્વર માનવામાં આવ્યો છે. સામગ વિદ્વાનોના ચોથા સ્વરને વેણુનો સડજ કહેવામાં આવે છે. તેમનો પંચમ સ્વર વેણુનો દૈવત થાય છે. તેમના છઠ્ઠા સ્વરને વેણુનો નિષાદ સમજવું જોઈએ અને તેમનો સાતમો જ વેણુનો પંચમ છે. મોર સડજ સ્વરમાં બોલે છે, ગાયો ઋષભ સ્વરમાં રંભાય છે, ઘેટા અને બકરીઓ ગાંધાર સ્વરમાં બોલે છે તથા ક્રોંચ એટલે કુરર પક્ષી મધ્યમ સ્વરમાં બોલે છે. જ્યારે સાધારણ રૂપથી બધા પ્રકારના ફૂલ ખીલવા માંડે છે તે વસંત ઋતુમાં કોયલ પંચમ સ્વરમાં બોલે છે, ઘોડો દૈવત સ્વરમાં હણણે છે અને આથી નિષાદ સ્વરમાં ચિંઘાડે છે. સડજ સ્વર કંઠથી પ્રગટ થાય છે. ઋષભ મસ્તકથી ઉત્પન્ન થાય છે. ગાંધારનું ઉચ્ચારણ મુખ સહિત નાસિકાથી થાય છે અને મધ્યમ સ્વર હૃદયથી પ્રગટ થાય છે. પંચમ સ્વરનું ઉત્થાન છાતી મસ્તક અને કંઠથી થાય છે. દૈવતને લલાટથી ઉત્પન્ન જાણો તથા નિષાદનું પ્રાગટ્ય બધી જ સંધિઓથી થાય છે. સડજ સ્વર નાસિકા કંઠ વૃક્ષસ્થલ તાલુ જીવહા તથા દાંતોને આશ્રિત છે. આ છ અંગોથી તેનો જન્મ થાય છે તેથી તેને સડજ કહે છે. નાભીથી ઉઠેલો વાયુ કંઠ અને મસ્તકથી ટકરાઈને વૃષભના જેવી ગર્જના કરે છે તેથી તેનાથી પ્રગટ થયેલા સ્વરનું નામ ઋષભ છે. નાભીથી ઉઠેલો વાયુ કંઠ અને મસ્તકને ટકરાઈને પવિત્ર ગંધ લઈને વહે છે તેથી તેને ગાંધાર કહે છે. નાભીથી ઉઠેલો વાયુ ઉર અને હૃદય સાથે ટકરાઈને નાભી સ્થાનમાં આવીને મધ્યવર્તી થાય છે તેથી તેનાથી નીકળેલા સ્વરનું નામ મધ્યમ છે. નાભીથી ઉઠેલો વાયુ વૃક્ષ હૃદય કંઠ અને માથાને ટકરાઈને આ પાંચે સ્થાનોથી સ્વર પ્રગટ કરે છે તેથી તે સ્વરનું નામ પંચમ છે. અન્ય વિદ્વાન દૈવત અને નિષાદ આ બે સ્વરોને છોડીને બાકીના પાંચ સ્વરોને પાંચે સ્થાનોથી પ્રગટ માને છે. પાંચે સ્થાનમાં સ્થિત હોવાના કારણે એમને બધા સ્થાનોમાં ધારણ કરી શકાય છે. સડજ સ્વર અગ્નિ દ્વારા ગાવામાં આવ્યો છે. ઋષભ બ્રહ્માજી દ્વારા ગાવામાં આવે છે. ગાંધારનું ગાન સોમે એટલે કે ચંદ્ર અને મધ્યમ સ્વરનું ગાન વિષ્ણુએ કર્યું છે. હે નારદજી, પંચમ સ્વરનું ગાન તો તમે કર્યું છે, એને યાદ કરો. દૈવત અને નિષાદ આ બે સ્વર તુંબરુએ ગાયા છે. વિદ્વાન પુરુષો બ્રહ્માજીને આદિ સડજ સ્વરના દેવતા કહ્યા છે. ઋષભનો પ્રકાશ તીખો અને ઉદીપ્ત છે તેથી અગ્નિદેવ જ તેના દેવતા છે. જેનું ગાન કરવાથી ગાયો સંતુષ્ટ થાય છે તે ગાંધાર છે અને એ કારણે ગાયો જ તેની અધિષ્ઠાત્રી દેવી છે. ગાંધારને સાંભળીને ગાયો પાસે આવે છે એમાં સંદેહ નથી. પંચમ સ્વરના દેવતા સોમ છે, જેમને બ્રાહ્મણોના રાજા કહેવામાં આવે છે, જેમાં જેમ ચંદ્રમા શુક્લ પક્ષમાં વધે છે અને કૃષ્ણ પક્ષમાં ઘટે છે, તે જ પ્રમાણે સ્વર્ગ્રામમાં પ્રાપ્ત થતા જે સ્વરનો હ્રાસ થાય છે અને વૃદ્ધિ થાય છે, તથા પૂર્વે ઉત્પન્ન થયેલા સ્વરોની જ્યાં અતિસંધિ થાય છે તે દૈવત છે. તેનાથી તેના દૈવતત્વનું વિધાન કરવામાં આવ્યું છે. નિષાદમાં બધા સ્વરોનો નિષાદન એટલે અંતર્ભાવ થાય છે, તેથી તે નિષાદ કહેવાય છે. તે બધા સ્વરોને અભિભૂત કરી લે છે, જેમ સૂર્ય બધા નક્ષત્રોને અભિભૂત કરે છે, કેમ કે સૂર્ય જ એમના અધિદેવતા છે. કાષ્ઠની વીણા તથા ગાત્ર શરીર વીણા એ ગાન જાતિમાં બે પ્રકારની વીણાઓ હોય છે. હે નારદ, સામગાન માટે ગાત્ર વીણા હોય છે, તેનું લક્ષણ સાંભળો. ગાત્ર વીણા તેને કહે છે જેના પર સામગાન ગાનારા વિદ્વાન ગાય છે. એ આંગળી અને અંગૂઠાથી રંજિત તથા સ્વર વ્યંજનથી સંયુક્ત હોય છે. તેમાં પોતાના બંને હાથને સંયમમાં રાખીને તેમને ઘૂંટણો પર રાખવા અને ગુરુનું અનુકરણ કરવું, જેથી બંને બુદ્ધિ ન થાય. પહેલાં પ્રણવનું ઉચ્ચારણ કરવું, પછી વ્યાહત્યુનું, ત્યાર પછી ગાયત્રી મંત્રનું ઉચ્ચારણ કરીને સામગાન પ્રારંભ કરવું. બધી આંગળીઓને ફેલાવીને સ્વરમંડળનું આરોહણ કરવું. આંગળીઓથી અંગૂઠાને અને અંગૂઠાથી આંગળીઓનો સ્પર્શ કદાપી ન કરવો. આંગળીઓને અલગને છૂટી ન કરવી અને તેમના મૂળ ભાગનો પણ સ્પર્શ ન કરવો. સદા તે આંગળીઓના મધ્ય પર્વ એટલે વચલા વેઢામાં અંગૂઠાના અગ્રભાગથી સ્પર્શ કરવો જોઈએ. વિભાગના જ્ઞાતા પુરુષે માત્ર દ્વિમાત્રા વૃદ્ધિના વિભાગને માટે ડાબા હાથની આંગળીઓથી દ્વિમાત્રાના દર્શન કરાવતા રહેવું જોઈએ. જ્યાં ત્રિરેખા જોવામાં આવે ત્યાં સંધિનો નિર્દેશ કરવો તે પર્વ છે એમ સમજવું જોઈએ. શેષ અંતર અંતર છે. સામ મંત્રમાં પ્રથમ અને બીજા સ્વરની વચ્ચે જવ એટલું અંતર કરે તથા રૂચાવામાં તલ જેટલું અંતર કરે. મધ્યમ પર્વમાં સારી રીતે નિર્વિષ્ટ કરેલા સ્વરોનો જ નિવેશ કરે. વિદ્વાન પુરુષ અહીં શરીરના કોઈ અંગને હલાવે નહીં. નીચેના અંગ ઉરુ જાંગ વગેરેને સુખપૂર્વક રાખીને તેમના પર બંને હાથોને જાણીતી પદ્ધતિ પ્રમાણે રાખવા, અર્થાત જમણા હાથને ગાયના કાન જેવો રાખવો અને ડાબાને ઉતના ભાવે રાખવો. જેમ વાદળોમાં વીજળી મણીના લીસોટા જેવી ચમકતી દેખાય છે, એ જ વિવૃત્તિઓ પદ વગેરે વિભાગોના છેદ અલગતા સ્પષ્ટ નિર્દેશનું દ્રષ્ટાંત છે. જે માથાના વાળ પર કાતર ચાલે છે અને વાળને અલગ કરે છે, તે જ પ્રમાણે પદ અને સ્વર વગેરેનો અલગ અલગ વિભાગપૂર્વક બોધ કરાવવો જોઈએ. જેમ કાચબો પોતાના બધા અંગોને સમટી લે છે, તે જ પ્રમાણે બીજી બધી ચેષ્ટાઓને વિલીન કરીને મન અને દ્રષ્ટિ વડે વિદ્વાન પુરુષ સ્વસ્થ શાંત તથા નિર્ભય રહીને વર્ણોનું ઉચ્ચારણ કરે, મંત્રનું ઉચ્ચારણ કરે, ત્યારે નાકની સિદ્ધમાં પૂર્વ દિશા તરફ ગોકર્ણ જેવી આકૃતિમાં હાથને ઉઠાવી રાખો અને હાથના અગ્રભાગ પર દ્રષ્ટિ રાખીને શાસ્ત્રના અર્થનું નિરંતર ચિંતન કરતો રહે. મંત્રવાક્યને હાથ અને મુખ બંનેની સાથે સાથે સારી રીતે પ્રચારિત ચલાવે કરે. વર્ણોનું જે રીતે દૂત વગેરે શીઘ્રતા વૃત્તિથી આરંભમાં ઉચ્ચારણ કરવું, તે જ પ્રમાણે તેનું સમાપ્ત પણ કરવું. એક જ મંત્રમાં બે વૃત્તિઓની યોજના ન કરવી. અભ્યાઘાત નિર્ઘાત એટલે કે નાશ, પ્રગાન તથા કંપન ન કરવું. સમભાવે સામ મંત્રોનું ગાન કરવું. જેમ આકાશમાં બાજ પક્ષી સમગતિથી ઉડે છે, જેમ જળમાં વિચરતી માછલીઓ અથવા આકાશમાં ઉડતા પક્ષીઓના માર્ગનો વિશેષ રૂપે ખ્યાલ આવતો નથી, તે જ પ્રમાણે સામગાનમાં સ્વર્ગત શ્રુતિના વિશેષ સ્વરૂપનો નિર્ણય થતો નથી. સામાન્ય રીતે ગીત માત્રની ઉપલબ્ધિ થાય છે. જેમ દહીંમાં ઘી અને લાકડામાં અગ્નિ છુપાયેલો રહે છે અને પ્રયત્નથી તેની વિશેષ પણ ઉપલબ્ધિ થાય છે, એવી રીતે સ્વર્ગત શ્રુતિ પણ ગીતમાં છુપાયેલી રહે છે. પ્રયત્નથી તેનાથી વધારે સ્વરૂપની પણ ઉપલબ્ધિ થાય છે. પ્રથમ સ્વરથી બીજા સ્વર પર જે સ્વર સંક્રમણ થાય છે તેને પ્રથમ સ્વર સાથે સંધિ રાખીને જ કરવી, વિચ્છેદ કરીને ન કરવું અને ન વેગથી પણ કરવું. જેમ થાય એટલે કે તડકો સૂક્ષ્મ ગતિથી ધીરે ધીરે એક સ્થાનેથી બીજા સ્થાને જાય છે, ન તો પૂર્વ સ્થાનથી એકદમ સંબંધ તોડે છે અને ન નવા સ્થાને પણ વેગપૂર્વક જાય છે. તે જ પ્રમાણે સ્વર સંક્રમણ પણ સમ તથા અવિચ્છિન્ન અખંડ ભાવે કરે. જ્યારે પ્રથમ સ્વરને ખેંચીને બીજો સ્વર થાય છે ત્યારે તેને કર્ષણ કહે છે. વિદ્વાન પુરુષ નીચે જણાવેલા છ દોષોથી યુક્ત કર્ષણનો ત્યાગ કરે, અનાગત તથા અતિક્રાંત અવસ્થામાં કર્ષણ ન કરે. બીજા સ્વરના આરંભની પહેલાં તેની અનાગત અવસ્થા છે. પ્રથમ સ્વરનું સર્વથા વ્યતીત થઈ જવું તેની અતિક્રાંત અવસ્થા છે. આ બે સ્થિતિમાં પ્રથમ સ્વરનું કર્ષણ ન કરવું, પ્રથમ માત્રનો વિચ્છેદ કરીને પણ કર્ષણ ન કરવું, તેને વિષમાહાત કંપિત કરીને પણ બીજા સ્વર પર ન જાય. કર્ષણ કાળમાં ત્રણ માત્રાથી અધિક સ્વરનો વિસ્તાર ન કરે. અસ્થિતાંતનો પ્રયોગ કરે, અર્થાત બીજા સ્વરમાં પણ ત્રિમાત્રાયુક્ત સ્થિત કરવી જોઈએ, ન કે બે માત્રાથી જ યુક્ત. જે સ્વર સ્થાનથી ચ્યુત થઈને પોતાના સ્થાનનું અતિવર્તન લંઘન કરે છે તેને સામગાન કરવાવાળા વિદ્વાન વિશ્વર કહે છે, અને વીણા વગાડીને ગાવાવાળા ગાયક તેને વિરક્ત નામ આપે છે. સ્વયં અભ્યાસ કરવા માટે શીઘ્રતાપૂર્વક એટલે દ્રુત વૃત્તિથી મંત્રોચ્ચાર કરે, પ્રયોગ માટે મધ્યમ વૃત્તિનો આશ્રય લે, અને શિષ્યોના ઉપદેશ માટે વિલંબિત એટલે ધીમી ગતિનું અવલંબન કરવું. આ પ્રમાણે શિક્ષા શાસ્ત્રોક્ત વિધિથી જેણે ગ્રંથ એટલે કે સામગાનને ગ્રહણ કર્યો છે તે વિદ્વાન દ્વિજ ગ્રંથોચ્ચારણ શિક્ષા લેનારા શિષ્યોને હાથથી જ અધ્યયન કરાવે. કૃષ્ટ એટલે સપ્તમ તથા પંચમ સ્વરનું સ્થાન મસ્તકમાં છે. પ્રથમ એટલે કે સડજનું સ્થાન લલાટમાં છે. દ્વિતીય એટલે કે ઋષભ સ્વરનું સ્થાન બંને ભ્રમરોની મધ્યમાં છે. ત્રીજા ગાંધાર સ્વરનું સ્થાન બંને કાનોમાં છે. ચોથા મધ્યમ સ્વરનું સ્થાન કંઠ છે. મંદ્ર એટલે કે પંચમનું સ્થાન રસને બતાવવામાં આવી છે. મંદ્ર શ્યો રસી તૃષ્યતે, આ પાઠ અનુસાર તેનું સ્થાન વૃક્ષસ્થલ પણ છે. અતિસ્વાર નામવાળા નીચા સ્વર એટલે કે નિષાદનું સ્થાન હૃદયમાં બતાવ્યું છે. અંગૂઠાના ઉપરી ભાગમાં કૃષ્ણ સપ્તમ પંચમનો ન્યાસ કરવો જોઈએ. અંગૂઠામાં જ પ્રથમ સ્વરનું સ્થાન બતાવવામાં આવ્યું છે. તર્જનીમાં ગાંધાર તથા મધ્યમમાં ઋષભની સ્થિતિ છે. અનામિકામાં સડજ અને નિષ્ઠિકામાં દૈવત છે. કનિષ્ઠાની નીચે મૂળ ભાગમાં નિષાદ સ્વર સ્થિત છે. મંદ સ્વરથી સર્વતા પૃથક ન હોવાથી નિષાદ અપર્વ છે. તેનું પૃથક જ્ઞાન ન હોવાના કારણે તેને અસંગ્ન કહે છે તથા તેમાં લિંગ વચન વગેરેનો સંબંધ ન હોવાથી તેને અવ્યય પણ કહે છે. તેથી મંદ્ર જ મંદીભૂત થઈને પરિશ્વાર નિષાદ કહેવામાં આવ્યો છે. કૃષ્ણ સ્વરથી દેવતા જીવન ધારણ કરે છે અને પ્રથમથી મનુષ્ય, દ્વિતીય સ્વરથી પશુ તથા તૃતીય ગંધર્વ અને અપ્સરાઓ જીવન ધારણ કરે છે. અંડજ એટલે કે પક્ષી તથા પિતૃગણ ચતુર્થ સ્વરજીવી હોય છે. પિશાચ અસુર તથા રાક્ષસ મંદ સ્વરથી જીવન નિર્વાહ કરે છે. નીચ અતિસ્વાર એટલે કે નિષાદ સ્થાવર જંગમરૂપ જગત જીવન ધારણ કરે છે. આ પ્રમાણે સામિક સ્વરથી બધા પ્રાણી જીવન ધારણ કરે છે. જે દીપ્તા એટલે કે આયતા કરુણા મૃદુ તથા મધ્યમ શ્રુતિઓનો વિશેષજ્ઞ નથી તે આચાર્ય કહેવડાવવાનો અધિકારી નથી. મંદ્ર એટલે કે પંચમ, દ્વિતીય, ચતુર્થ અતિસ્વાર, ષષ્ઠ અને તૃતીય આ પાંચ સ્વરોની શ્રુતિ દીપ્તા કહેવાય છે. પ્રથમની શ્રુતિ મૃદુ છે અને સપ્તમની શ્રુતિ કરુણા છે. અન્ય જે મૃદુ મધ્યમાં અને આયતા નામવાળી શ્રુતિઓ છે તે દ્વિતીય સ્વરમાં હોય છે. હું તે બધાના અલગ અલગ લક્ષણ કહું છું. નીચ અર્થાત તૃતીય સ્વર દૂર રહેવાથી દ્વિતીય સ્વરની આયતા શ્રુતિ થાય છે. વિપર્ય અર્થાત ચતુર્થ સ્વર પરે રહેવાથી ઉક્ત સ્વરની મૃદુભૂતા શ્રુતિ થાય છે. પોતાનો સ્વર પરે હોય અને સ્વરાંતર પરે ન હોય તો તેની મધ્યમાં શ્રુતિ હોય છે. આ બધું વિચારીને સામ સ્વરનો પ્રયોગ કરવો જોઈએ. કૃષ્ણ સ્વર પરે હોય તો બીજા સ્વરમાં સ્થિતિ જે શ્રુતિ છે તેને દીપ્તા સમજો. પ્રથમ સ્વરમાં હોય તો તે મૃદુ શ્રુતિ માનવામાં આવી છે. જો ચતુર્થ સ્વરમાં હોય તો તે જ શ્રુતિ મૃદુ કહેવાય છે તથા મંદ્ર સ્વરમાં હોય તો દીપ્તા થાય છે. સામની સમાપ્તિ થયા પછી જે કોઈ પણ સ્વરમાં સ્થિત શ્રુતિ દીપ્તા જ હોય છે. સ્વરના સમાપ્ત થતાં પહેલાં આયતા વગેરે શ્રુતિનો પ્રયોગ ન કરવો. સ્વર સમાપ્ત થયા પછી પણ જ્યાં સુધી ગાનનો વિચ્છેદ ન થઈ જાય, બે સ્વરોની મધ્યમાં પણ શ્રુતિનો પ્રયોગ ન કરવો. હસ્વ તથા દીર્ઘ અક્ષરનું ગાન થતું હોય ત્યારે પણ શ્રુતિ કરવી નહીં, માત્ર ફ્લુતમાં જ શ્રુતિ કરવાની છે. તથા જ્યાં ઘૂંટ સંજ્ઞાના નામના સ્વર હોય ત્યાં પણ શ્રુતિનો પ્રયોગ ન કરવો. તાલવ્ય ઇકારનો આ ઈ ભાવ થાય છે અને આ ઉ ભાવ થાય છે. આ બે પ્રકારની ગતિઓ છે અને ઉષ્મ વર્ણ શ શ શ શ શ શ ની સાથે જે ત્રિવિધ પદાંત સંધિ છે આ બધા મળીને પાંચ સ્થાન છે. આ સ્થાનોમાં ઘૂંટ સંજ્ઞક સ્વર જાણવો જોઈએ, આમાં શ્રુતિ કરવી ન જોઈએ. શ્રુતિ સ્થાનોમાં જ્યાં સ્વર અને સ્વરાંતર સમાપ્ત ન થયા હોય તથા જે હસ્વ દીર્ઘ અને ઘૂંટ સંજ્ઞાના સ્થળ છે તે બધા શ્રુતિથી રહિત છે, તેમાં શ્રુતિ કરવી ન જોઈએ તથા સ્વરથી જ શ્રુતિ જેવું કાર્ય થાય છે. શ્યામ વ્યતિરિક્ત સ્થળોમાં ઉદાત્ત સ્વરમાં દીપ્તા નામની સ્તુતિને જાણો. સ્વરિતમાં પણ વિદ્વાન લોકો દીપ્તાની જ સ્થિતિ માને છે. અનુદાતમાં મૃદુ શ્રુતિને જાણો. ગાંધર્વ ગાનમાં શ્રુતિનો અભાવ હોવા છતાં પણ સ્વરને જ શ્રુતિના સમાન કરવા જોઈએ, ત્યાં સ્વરમાં જ શ્રુતિનો વૈભવ સમાયેલો છે. ઉદાત્ત અનુદાત સ્વરિત પ્રચય તથા નિઘાત આ પાંચ સ્વરભેદ છે. પ્રચય કહેતા સ્વરિતથી આગળ સ્વરિત જ હોય તો તેમની પ્રચય સંજ્ઞા થાય છે અને નિઘાત કહેતા પ્રચય દૂર હોય તો સ્વરિતનું આહનન થવાથી તેની નિઘાત સંજ્ઞા થાય છે. પ્રચય ન હોય ત્યારે તો શુદ્ર સ્વરિત જ રહે છે. આ પછી હું આર્ચિકના ત્રણ સ્વરોનું પ્રતિપાદન કરું છું. પહેલો ઉદાત, બીજો અનુદાત અને ત્રીજો સ્વરિત છે. જેને ઉદાત કહેવામાં આવ્યો છે તે જ સ્વરિતથી દૂર હોય તો વિદ્વાન પુરુષ તેને પ્રચય કહે છે. ત્યાં બીજો કોઈ સ્વરાંતર હોતું નથી. સ્વરિતના બે ભેદ છે, વર્ણસ્વાર તથા અતીત સ્વાર. એ જ પ્રમાણે વર્ણ પણ માત્રિક તથા ઉચ્ચરિત પછી દીર્ઘ થાય છે. પ્રત્યય સ્વાર રૂપ પ્રત્યયના દર્શન થવાથી તેને સાત પ્રકારનો જાણવો જોઈએ. તે શું છે, ક્યાં છે અને કેવો છે એનું જ્ઞાન પદથી પ્રાપ્ત કરવું જોઈએ. જમણા કાનમાં સાતે સ્વરોનું શ્રવણ કરાવવું. આચાર્યોએ પુત્રો અને શિષ્યોના હિતની ઈચ્છાથી જ આ શિક્ષાશાસ્ત્રની રચના કરી છે. ઉચ્ચ ઉદાતથી કોઈ ઉચ્ચતર નથી અને નીચ અનુદાતથી નીચતર નથી. પછી વિશિષ્ટ સ્વરના રૂપમાં જે સ્વાર સંજ્ઞા આપવામાં આવે છે તેમાં સ્વારનું શું સ્થાન છે એના ઉત્તરમાં કહે છે, ઉચ્ચ એટલે ઉદાત અને નીચ એટલે અનુદાતની મધ્યમાં જે સાધારણ આ શ્રુતિ છે તેને જ શિક્ષાશાસ્ત્રના વિદ્વાન સ્વાર સંજ્ઞામાં સ્વાર નામે જાણે છે. ઉદાતમાં નિષાદ અને ગાંધાર સ્વર છે, અનુદાતમાં ઋષભ અને દૈવત સ્વર છે અને આ સડજ મધ્યમ તથા પંચમ સ્વરિતમાં પ્રગટ થાય છે, જેના પર ક અને ખ છે તથા જે જીવહા મૂલ્ય રૂપ પ્રયોજનને સિદ્ધ કરનારી છે તે ઉષ્મા ક ખ ને માત્રા જાણો. તે પોતાના સ્વરૂપથી જ કલા છે, કોઈ બીજા વર્ણનો અવયન નથી. આને ઉપાધ્યાયનું પણ ઉપલક્ષણ માનવું જોઈએ. જાત્ય ક્ષેત્ર અભિનિહિત તેર વ્યંજન તીરો વિરામ પ્રશલિષ્ટ તથા સાતમો પાદવૃત આ સાત સ્વાર છે. હવે હું આ બધા સ્વારોના અલગ અલગ લક્ષણ બતાવું છું. લક્ષણ કહીને તે બધાના યથાયોગ્ય દૃષ્ટાંત પણ કરીશ. જે અક્ષર યકાર અને વકારની સાથે સ્વરિત થાય છે તથા જેની આગળ ઉદાત હોતો નથી તે જાત્ય સ્વાર કહેવાય છે. જ્યારે ઉદાત ઈ વર્ણ અને ઉ વર્ણ ક્યાંક પદાદી અનુદાત અકાર પરે રહેતા સંધિ થવાથી ય વના રૂપમાં પરિણિત થઈને સ્વરિત થાય છે તો ત્યાં સદા ક્ષેત્ર સ્વારનું લક્ષણ સમજવું જોઈએ. એ અને ઓ આ બે ઉદાત સ્વરોથી પરે છે. વકાર સહિત અકાર નિહિત અનુદાત રૂપમાં નિપાતિત હોય અને તેનો જ્યાં લોપ એકાર અને ઉકારમાં અનુપ્રવેશ થાય છે તેને અભિનિહિત સ્વાર માનવામાં આવે છે. છંદમાં જ્યાં ક્યાંય કે જે કોઈ પણ આવો સ્વરિત થાય છે જેના પૂર્વમાં ઉદાત હોય તો તે બધું બહુ સ્વર અને સર્વત્ર બહુલતાથી થનારો સ્વર તેર વ્યંજન કહેવાય છે, એટલે કે તેર વ્યંજન કહેવાય છે. જો ઉદાત અવગ્રહ હોય અને અવગ્રહથી પરે અનંતર સ્વરિત હોય તો તેને તિરોવિરામ સમજવો જોઈએ. જ્યાં ઉદાત ઈકારને અનુદાત ઈકારથી સંયુક્ત જુઓ ત્યાં વિચારી લો કે પ્રસલિષ્ટ સ્વાર છે. જ્યાં સ્વર અક્ષર અકાર આદિમાં સ્વરિત થાય અને પૂર્વપદની સાથે સંહિતા વિભક્ત હોય તેને પાદુરૂત સ્વારનું શાસ્ત્રોક્ત લક્ષણ સમજવું જોઈએ. જાતીય સ્વારનું દ્રષ્ટાંત છે સ જાત્યેન વગેરે સૃષ્ટિ પ્લસ સૃષ્ટિ વત્તા અગ્રે બરાબર સૃષ્ટિજ્ઞે વગેરે સ્થાનોમાં ક્ષિપ્ર સ્વાર છે. વે મનવંત વગેરેમાં અભિનિહિત સ્વાર જાણવો જોઈએ. ઉ વત્તા ઉતયે બરાબર ઉતયે, વી વત્તા ઇતયે બરાબર વિતયે વગેરેમાં તેર વ્યંજન નામનો સ્વાર છે. વિષ્કભિતે વગેરે સ્થાનોમાં તિરોવિરામ છે. ગી ઇન્દ્ર ગિવર્ણ બરાબર હિન્દ્ર વગેરેમાં પ્રશ્લિષ્ટ સ્વાર છે. ક ઇમ કઈ ઈ વેદ વગેરેમાં પાદવૃત નામક સ્વાર છે. આ પ્રમાણે આ સાત સ્વાર છે જાતિ સ્વારોને છોડીને એક પૂર્વવર્તી ઉદાત અક્ષરથી અલગ જે પણ અક્ષર હોય તેની સ્વરિત સંજ્ઞા થાય છે. આ સ્વરિતનું સામાન્ય લક્ષણ બતાવવામાં આવ્યું છે. પૂર્વોક્ત ચાર સ્વાર ઉદાત અથવા એક અનુદાત પરે રહેવાથી શાસ્ત્રત કંપ ઉત્પન્ન કરે છે. જેનું સ્વરૂપ ચલ હોય તે સ્વારનું નામ કંપ છે. એનું દ્રષ્ટાંત છે જુહગ્નિ ઉપત્વામ જુહુ ઉપત્વામ જુહો મમ વગેરે. પૂર્વપદ ઇકારાંત હોય કે પરે ઉકારની સ્થિતિ હોય તો મેઘાવી પુરુષ ત્યાં અશ્વકંપ સમજે એમાં સંશય નથી. જો ઉકાર દ્વયયુક્ત પદ પરે હોય તો ઇકારાંત પદમાં દીર્ઘકંપ જાણવો જોઈએ. આનું દ્રષ્ટાંત છે શગ્ય દૃશ્યુ વગેરે. ત્રણ દીર્ઘકંપ જાણવા જોઈએ જે સંધ્યક્ષરોમાં હોય છે તેમના ક્રમશ દ્રષ્ટાંત આ છે મન્યા પથ્યા ન ઇન્દ્રાભ્યામ બાકીના અશ્વ કહ્યા છે. જ્યારે અનેક ઉદાતો પછી કોઈ અનુદાત પ્રત્યય હોય તો એક ઉદાત પરે હોય તો બીજા ત્રીજા ઉદાતની શિવકંપ સંજ્ઞા થાય છે. અર્થાત તે શિવકંપ સંજ્ઞક આધુદાત હોય છે. પરંતુ તે ઉદાત પ્રત્યય હોવો જોઈએ. જ્યાં બે ત્રણ ચાર વગેરે ઉદાત અક્ષર હોય, નીચ અનુદાત હોય અને તેની પહેલાં ઉચ્ચ અર્થાત ઉદાત હોય અને તે પણ પૂર્વવર્તી ઉદાત કે ઉદાતોથી દૂર હોય તો ત્યાં વિદ્વાન પુરુષ ઉદાત માને છે. રેફ યા હકારમાં ક્યાંક દ્વિત્વ નથી થતું. બે રેફ યા બે હકારનો પ્રયોગ એક સાથે થતો નથી. કવર્ગ વગેરે વર્ગોના બીજા અને ચોથા અક્ષરોમાં પણ કદી દ્વિત્વ હોતું નથી. વર્ગમાં ચોથા અક્ષરને ત્રીજા દ્વારા અને બીજાને પ્રથમ દ્વારા પીડિત ન કરે. આદિ મધ્ય અને અંત્ય ક ગ જ્ઞ વગેરેને પોતાના જ અક્ષરથી પીડિત સંયુક્ત કરે. જો સંયોગ દશામાં અનંત્ય જે અંતિમ વર્ણ નથી તે ગકાર વગેરે વર્ણ પહેલા હોય અને નકાર વગેરે અનંત્ય વર્ણ પછી હોય તો મધ્યમાં યમ એટલે ય વ ર લ ગ મ જ્ઞ ણ ન અક્ષર સ્થિત હોય છે તે પૂર્વવર્તી અક્ષરનો સ્વવર્ણ થયા કરે છે. પૂર્વવર્તી ષ ષ સ તથા ય ર લ વ એ અક્ષરોથી સંયુક્ત વર્ગાંત્ય વર્ણોને જોઈને યમ નિવૃત્ત થઈ જાય છે. જેમ ચોર ડાકુઓને જોઈને પથિક પોતાના રસ્તેથી પાછા ફરી જાય છે. સંહિતામાં જ્યારે વર્ગોનો ત્રીજો અને ચોથો અક્ષર સંયુક્ત હોય તો પદકાલમાં ચોથા અક્ષરથી જ આરંભ કરીને ઉત્તર પદ થશે. બીજા ત્રીજા અને હકાર આ બધાનો સંયોગ થાય તો ઉત્તર પદ હકાર આદિ જ હશે. અનુસ્વાર ઉપધ્ય માનીય તથા જીવહા મૂલ્યના અક્ષર કોઈ પદમાં જતા નથી. તેમનું બે વાર ઉચ્ચારણ થતું નથી. જો પૂર્વમાં બે યા હ અક્ષરથી સંયોગ થાય તો પરવર્તી અક્ષરનું દ્વિત્વ થઈ જાય છે. જ્યાં સંયોગમાં સ્વરિત હોય તથા ઉદ્યુત નીચેથી ઉપર જવામાં માં અને પતન ઊંચેથી નીચે જવામાં માં સ્વરિત હોય ત્યાં પૂર્વાંગને આદિમાં કરીને નીચામાં ઉચ્ચયવ લાવીને પ્રાગને આદિમાં સ્વરિતનો સન્નિવેશ કરે. સંયોગથી વિરત એટલે કે વિભક્ત હોવાથી જે ઉત્તરપદથી અસંયુક્ત વ્યંજન દેખાય તેને પૂર્વાંગ જાણવું જોઈએ, તથા જે વ્યંજનથી ઉત્તરપદનો આરંભ થાય તેને પ્રાગ સમજે. સંયોગથી પરવર્તી ભાગને સ્વરયુક્ત કરવો જોઈએ, કેમ કે તે ઉત્તમ તથા સંયોગને નાયક સંયોગનો નાયક છે. ત્યાં જે ખાસ કરીને સ્વરની વિશ્રાંતિ થાય છે તથા વ્યંજન સંયુક્ત વર્ણનો પૂર્વ અક્ષર સ્વરિત છે તેને સ્વર વિના ન સ્વર વિના જ બોલવો જોઈએ. અનુસ્વાર પદાંત પ્રત્યય તથા સવર્ણ પદ અલગ રહેવાથી થનારું દ્વિત્વ તથા રેફ સ્વરૂપ સ્વર ભક્તિ આ બધું પૂર્વાંગ કહેવાય છે. પદ વગેરેમાં સંયોગ તથા અવગ્રહોમાં પણ યકારનો દ્વિત્વનો પ્રયોગ કરવો જોઈએ, તેને ય શબ્દ જાણવો જોઈએ. અન્યત્ર ય માત્ર ય રૂપે જ રહે છે. પદાદિમાં રહીને પણ વિચ્છેદ વિભાગ ન થવાથી અથવા સંયોગના અંતમાં સ્થિત થવાથી ર હ અરેફ વિશિષ્ટ ય આમને છોડીને અન્ય વર્ણોનો અયાદેશ એટલે દ્વિત્વા ભાવ જોવામાં આવે છે. સ્વયં સંયોગયુક્ત અક્ષરને ગુરુ જાણવો જોઈએ. અનુસ્વારયુક્ત તથા વિસર્ગયુક્ત વર્ણનું તો ગુરુ થવું સ્પષ્ટ જ છે. બાકીના અણુ હસ્વ છે. રી ગો આમાં પ્રથમ સંયુક્ત અને બીજો વિસર્ગયુક્ત છે. સંયોગ અને વિસર્ગ બંનેના આદિ અક્ષરોનું ગુરુત્વ પણ સ્પષ્ટ છે. જે ઉદાત છે તે ઉદાત જ રહે છે. જે સ્વરિત છે તે પદમાં નીચ અનુદાત થાય છે. જે અનુદાત છે તે તો અનુદાત રહે જ છે. વિભિન્ન મંત્રોમાં આવેલા અગ્નિ સુત મિત્રમ ઇદમ વયમ અયા વહા પ્રિયમ દૂતમ ધૃતમ ચિતમ તથા અભિ આ પદ નીચ અર્થાત અનુદાતથી આરંભ થાય છે. અર્ક સુત યજ્ઞ કળશ સત તથા પવિત્ર આ શબ્દોમાં અનુદાતથી શ્રુતિનું ઉચ્ચારણ પ્રારંભ કરવામાં આવે છે. હરિ વરુણ વરેણ્ય ધારા તથા પુરુષ આ શબ્દમાં રેફયુક્ત સ્વર જ સ્વરિત થાય છે. વિશ્વાનર શબ્દમાં નકારયુક્ત અને અન્યત્ર નર શબ્દોમાં રેફયુક્ત સ્વર જ સ્વરિત થાય છે. પરંતુ ઉદુતમ ત્વ ઉદુતમ ત્વમ વરુણ વગેરે વરુણ સંબંધી બે મંત્રોમાં વકાર જ સ્વરિત થાય છે, રેફ નહીં. ઉરુ ધારા મરમ કૃતમ ઉરુ ધારેવ દોહને મંત્રોમાં ધારાનો ધાકાર જ સ્વરિત થાય છે, રેફ નહીં. આ પૂર્વ નિયમનો અપવાદ છે. હ્રસ્વ અથવા દીર્ઘ જે અક્ષર અહીં સ્વરિત થાય છે તેની પહેલી અડધી માત્રા ઉદાત થાય છે અને બાકીની અડધી માત્રા તેનાથી અલગ અનુદાત થાય છે. પાણિનીએ પણ આ જ કહ્યું છે, તસ્યાદિત ઉદાત મર્દહસ્વમ 1-2-32 પાણિનીમાં. કંપ ઉત્સવરિત અને અભિગીતના વિષયમાં જે દ્વિસ્વરનો પ્રયોગ થાય છે ત્યાં હસ્વને દીર્ઘ સમાન કરે અને અશ્વ કર્ષણ કરે. આંખના પલકારા જેટલો સમય લાગે છે તે એક માત્રા છે. બીજા આચાર્ય એવું માને છે કે વીજળીનો ચમકારો જેટલા સમયમાં દૃશ્ય થઈ જાય છે તે એક માત્રાનું માન છે. થોડા વિદ્વાનોનો એવો મત છે કે રુ છ અથવા સના ઉચ્ચારણમાં જેટલો સમય લાગે છે તેટલા સમયની એક માત્રા છે. સમાસમાં જો અવગ્રહ વિગ્રહ કે પદ વિચ્છેદ કરે તો તેમાં સમાસ પદને સંહિતાયુક્ત જ રાખે, કેમ કે ત્યાં તેનાથી અક્ષરાદિકરણ થાય છે. તે જ સ્વરને તે સમાસ પદને અંત માને છે. સર્વત્ર પુત્ર મિત્ર સખી અદ્રિ સતક્રતુ આદિત્ય પ્રજાતવેદ સત્પતિ ગોપતિ વૃત્રહા સમુદ્ર આ બધા શબ્દો અવગ્રહને યોગ્ય છે. સ્વર્યુવ દેવયુવ અરિતિમ દેવતા તયે ચિકિતિહિ ચુક્રુધમ આ બધામાં એક પદ હોવાના કારણે પંડિતો અવગ્રહ કરતા નથી. અક્ષરોના નિયોગથી ચાર પ્રકારની વિવૃત્તિઓ જાણવી જોઈએ એવો મારો મત છે. હવે તમે મારી પાસેથી તેમના નામ સાંભળો. વત્સાન શ્રુતા વત્સાનુસારિણી પાકવતી અને પીપિલિકા. જેના પૂર્વપદમાં હ્રસ્વ અને ઉત્તરપદમાં દીર્ઘ છે તે હ્રસ્વાદી રૂપ વાછરડાઓથી અનુગત હોવાના કારણે વત્સાનુશ્રુતા વિવૃત્તિ કહેવામાં આવી છે, જેમાં પહેલા જ પદમાં દીર્ઘ અને ઉત્તર પદમાં હ્રસ્વ હોય તે વત્સાનુસારિણી વિવૃત્તિ છે. જ્યાં બંને પદોમાં હ્રસ્વ છે તે પાકવતી કહેવાય છે, તથા જેના બંને પદોમાં દીર્ઘ છે તેને પીપીલિકા કહી છે. આ ચારેય નિવૃત્તિઓમાં એક માત્રાનું અંતર હોય છે. બીજાના મતે આ અંતર અડધી માત્રા છે અને કોઈકના મતમાં અણુ માત્રા છે. રેફ તથા સ આ જેમના આદિમાં હોય એવા પ્રત્યય પરે હોય તો મકાર અનુસાર ભાવને પ્રાપ્ત થાય છે. ય વ લ પરે હોય તો તે પરસવર્ણ થાય છે અને સ્પર્શવર્ણ પરે હોય તો તે વર્ગોના પંચમ વર્ણને પ્રાપ્ત થાય છે. નકારાંત પદ પૂર્વમાં હોય અને સ્વર પરે હોય તો નકાર દ્વારા પૂર્વવર્તી આકાર અનુરંજિત થાય છે, તેથી તેને રક્ત કહે છે. જેમ કે મહા ઉત્રી અસી વગેરે જો નકારાંત પદ પૂર્વમાં હોય અને ય વ જ વગેરે વ્યંજન પરે હોય તો પૂર્વની અડધી માત્રા અણુ માત્રા અનુરંજિત થાય છે. પૂર્વ સ્વરથી સંયુક્ત હલંત નકાર જો પદાંતમાં સ્થિત હોય અને તેના સિવાય પણ પદ હોય તો તે ચાર રૂપોથી યુક્ત થાય છે. ક્યાંક તે રેફ થાય છે, ક્યાંક રંગ યા રક્ત બને છે, ક્યાંક તેનો લોપ અને ક્યાંક અનુસ્વાર થઈ જાય છે. જેમ કે ભવામ શ્રીવિનોતમાં રેફ હોય છે, મહાન 380માં રંગ છે, મહા ઇન્દ્રમાં નો લોપ થયો છે. મહામ ઇન્દ્ર પૂર્વનો અનુનાસિક કે અનુસ્વાર થયો છે. રંગ હૃદયથી ઉઠે છે, કાંસાના વાદ્યની જેમ તેનો ધ્વનિ થાય છે. તે મૃદુ તથા બે માત્રાનો દીર્ઘ હોય છે. દધંત્વા ર આ ઉદાહરણ છે. હે નારદ, જેમ સૌરાષ્ટ્ર દેશની નારી આરામ બોલે છે તે પ્રમાણે રંગનો પ્રયોગ કરવો જોઈએ, આ મારો મત છે. નામ આખ્યાત ઉપસર્ગ તથા નિપાત આ ચાર પ્રકારના પદોના અંતમાં સ્વરપૂર્વક ગ ડ દ વ ગ્ય ણ ન મ શ સ આ 10 અક્ષર પદાંત કહેવાય છે. ઉદાત સ્વર, અનુદાત સ્વર અને સ્વરિત સ્વર જ્યાં પણ સ્થિત હોય વ્યંજન તેમનું અનુસરણ કરે છે. આચાર્ય લોક ત્રણેય સ્વરોની પ્રધાનતા બતાવે છે. વ્યંજનોને તો મણિઓના સમાન સમજે અને સ્વરને દોરા એટલે સૂત્ર સમાન સમજે. જેમ બળવાન રાજા દુર્બળ રાજાના રાજ્યને હડપ કરી લે છે, તે જ પ્રમાણે બળવાન દુર્જળ વ્યંજનને હરી લે છે. ઓ ભાવ વિવૃતિ સ ર જીવા મૂલ્ય તથા ઉપધ્યામાન્ય આ ઉષ્માની 8 ગતિઓ છે. ઉષ્મા એટલે કે સકાર 8 ભાવોમાં રૂપાંતરિત થાય છે. સંહિતામાં જે સ્વર પ્રત્યે આ વિવૃત્તિ થાય છે ત્યાં વિસર્ગ સમજવો અથવા તેનો તાલવ્ય થાય છે. જેની ઉપધામાં સંધ્યક્ષર એ ઓ એ ઓ હોય આવી સંધિમાં જો ય અને વ લોપનો પ્રાપ્ત થયા હોય તો ત્યાં વ્યંજન નામક વિવૃત્તિ અને સ્વર નામક પ્રતિસંહિતા હોય છે. જ્યાં ઉષ્માંત વિરત હોય અને સંધિમાં વ થતો હોય ત્યાં તે વિવૃત્તિ થાય છે, તેને સ્વર વિવૃત્તિ નામથી કહેવી જોઈએ. જો ઓ ભાવનું પ્રસાદન થાય તો ઉત્તર પદ રુકારાદી થાય છે, તે રીતે પ્રસાદનને સ્વરાંત જાણવો જોઈએ. આનાથી ભિન્ન ઉષ્માનું પ્રસાદન થાય છે, કેમ કે વાયો રૂમ ઇતિ અહીં ઓભાવનું પ્રસાદન છે, ક ઇહ અહીં ઉષ્માનું પ્રસાદન થાય છે. જ્યારે શ શ સ વગેરે પરે હોય તે સમયે જો પ્રથમ વર્ગનો પહેલો અક્ષર અને ઉત્તમ વર્ગનો અંતિમ અક્ષર પદાંતમાં સ્થિત હોય તો તે દ્વિતીય સ્થાનને પ્રાપ્ત થાય છે. ઉષ્મા સંયુક્ત થતા અર્થાત સકારાદિ પરે હોવાથી પ્રથમ જે તકારાદિ અક્ષર છે તેમને દ્વિતીય થકારાદિની જેમ દેખાડે, થકારાદિની જેમ ઉચ્ચારણ કરે, તેમને સ્પષ્ટ રીતે થકાર વગેરે રૂપમાં ન સમજી લેવા. જેમ કે મત્સ્ય ક્ષુર અને અપ્સરા વગેરે દ્રષ્ટાંત છે. લૌકિક શ્લોક વગેરેમાં છંદનું જ્ઞાન કરાવવા માટે 3 હેતુ છે. છંદોમાન, વૃત અને પાદસ્થાન એટલે કે પદાંત, પરંતુ ઋચાઓ સ્વભાવતઃ ગાયત્રી વગેરે છંદોથી આવૃત છે. તેમની પાદ ગણના યા ગુરુ લઘુ એવા અક્ષરોની ગણના તો છંદો વિભાગને સમજવા માટે જ છે. તે લક્ષણોના અનુસાર જ ઋચાઓ હોય એવો નિયમ નથી. લૌકિક છંદ જ પાદ અને અક્ષર ગણના અનુસાર હોય છે. રૂવર્ણ અને સ્વરભક્તિમાં જે રેપ છે તેને અક્ષરાંતર માનીને છંદની અક્ષર ગણના યા માત્રા ગણનામાં સામેલ કરે, પરંતુ સ્વરભક્તિઓમાં પ્રત્યયની સાથે રેફ રહિત અક્ષરની ગણના કરે. રૂવર્ણમાં રેફરૂપ વ્યંજનની પ્રતીતિ પૃથક થાય છે અને સ્વરપૂરી અક્ષરોની પ્રતીતિ અલગ થાય છે. જો રૂ સાથે ઉષ્માનો સંયોગ ન થાય તો તે રકારને લઘુ અક્ષર જાણો, જ્યાં ઉષ્મા સકાર વગેરેથી સંયુક્ત થઈને રકાર પીડિત થાય છે તે રૂવર્ણને જ સ્વર હોવા છતાં પણ ગુરુ સમજવો જોઈએ. અહીં ત્રુચમ ઉદાહરણ છે. અહીં ઋકાર લઘુ છે. ઋષભ ગૃહિત બૃહસ્પતિ પૃથ્વી તથા પૃથ્વી તથા નૈઋતિ આ પાંચ શબ્દોમાં ઋકાર શબ્દ જ છે એમાં સંશય નથી. એ જેના મૂળમાં હોય એવા પદમાં દ્વિપદ સંધિ થયા પછી ક્યાંક ઈ અને ઉથી રહિત એક પદ સ્વરભક્તિ થાય છે, તે ક્રમ નિયુક્ત થાય છે. સ્વરભક્તિ બે પ્રકારની છે, ઋકાર તથા રેફ. તેને અક્ષરચિંતકોએ ક્રમશઃ સ્વરોદા અને વ્યંજનોદા નામ આપ્યું છે. ષ ના વિષયમાં સ્વરોદયા અને વિવૃતા સ્વરભક્તિ માનવામાં આવી છે અને હકાર વિશે વિદ્વાનો વ્યંજનોદયા તથા સંવૃત્તા સ્વરભક્તિ નિશ્ચિત કરે છે. બંનેના ક્રમશઃ ઉદાહરણ છે ઉર્ષતિ અર્હતિ. સ્વરભક્તિનો પ્રયોગ કરનાર પુરુષ ત્રણ દોષોને ત્યાગી દે, ઇકાર ઉકાર તથા ગ્રસ્ત દોષ જેનાથી પરે સંયોગ હોય અને જેનાથી પરે છ હોય, જે વિસર્ગથી યુક્ત હોય, દ્વિમાત્રિક એટલે કે દીર્ઘ હોય, અવસાનમાં હોય, અનુસ્વાર યુક્ત હોય તથા ગુણંત હોય, આ બધા લઘુ માનવામાં આવતા નથી. પથ્યા એટલે કે આર્યા છંદના પ્રથમ અને તૃતીય પાદ 12 માત્રાના હોય છે, બીજો પાદ 18 માત્રાનો હોય છે અને અંતિમ એટલે કે ચતુર્થ પાદ 15 માત્રાનો હોય છે. આ પથ્યાનું લક્ષણ બતાવવામાં આવ્યું. જેનાથી ભિન્ન છે તેનું નામ વિપુલા છે. અક્ષરોમાં જે અશ્વ છે તેનાથી અલગ જો સંયોગ ન થાય તો તેની લઘુ સંજ્ઞા થાય છે. જો અશ્વથી અલગ સંયોગ થાય તો તેને ગુરુ સમજવો તથા દીર્ઘ અક્ષરોને પણ ગુરુ જાણો. જ્યાં સ્વરના આવતા જ વિવૃતિ જોવામાં આવતી હોય ત્યાં ગુરુ સ્વર જાણવો જોઈએ. જ્યાં લઘુની સત્તા નથી પદોના જે સ્વર છે તેમના 8 પ્રકાર છે. અંતોદાત, આધ્યુદાત, ઉદાત, અનુદાત, નીચ સ્વરિત, મધ્યોદાત, સ્વરિત તથા દ્વિરુદાત આ 8 પદ સંજ્ઞાઓ છે. અગ્નિવૃત્રાણી આમાં અગ્નિ હિ અંતોદાત છે. સોમઃ પવતે આમાં સોમઃ આદ્યુદાત છે. પ્રવો યહવમ યહવમ આમાં પ્ર ઉદાત અને વહ અનુદાત છે. બલમ ન્યુબ્જમ વેદ્યમ આમાં વેદ્યમ નીચ સ્વરિત છે. હવિષા વિધેમ આમાં હવિષા મધ્યોદાત છે. દુર્ભુવઃ સ્વઃ આમાં સ્વઃ સ્વરિત છે. વનસ્પતિમાં વ વકાર અને સ્પ બે ઉદાત હોવાથી આ દ્વિરુદાતનું ઉદાહરણ છે. નામમાં અંતર અને મધ્યમાં ઉદાત થાય છે. નિપાતમાં અનુદાત થાય છે. ઉપસર્ગમાં આદ્ય સ્વરથી પરે સ્વરિત થાય છે તથા આખ્યાતમાં બે અનુદાત હોય છે. સ્વરિતથી અલગ જે ધાર્ય અક્ષર છે જેમ કે નિહોતા સત્સી આમાં તા સ્વરિત છે. તેનાથી પરે સત્સી એ ધાર્ય અક્ષર છે. તે બધા પ્રચય સ્થાન છે કેમ કે સ્વરિત પ્રચિત હોય છે. ત્યાં આદિ સ્વરિતનો નિધાત સ્વર હોય છે. જ્યાં પ્રચય દેખાય ત્યાં વિદ્વાન પુરુષ સ્વરનો નિઘાત કરે. જ્યાં કેવળ મૃદુ સ્વરિત હોય ત્યાં નિઘાત ન કરે. આચાર્ય કર્મના 5 પ્રકાર છે. મુખ, ન્યાસ, કરણ, પ્રતિજ્ઞા તથા ઉચ્ચારણ. આ વિષયમાં કહે છે સપ્રતિજ્ઞ ઉચ્ચારણ જ શ્રેય છે. જે કોઈ પણ વર્ણનો કરણ શિક્ષાદિ શાસ્ત્ર ઉપલબ્ધ થતો ન હોય તો ત્યાં પ્રતિજ્ઞા ગુરુ પરંપરાગત નિશ્ચયનો નિર્વાહ કરવો જોઈએ. કેમ કે કર્ણ પ્રતિજ્ઞા રૂપ છે. હે નારદ, તમે તુંબુરુ, વશિષ્ઠ તથા વિશ્વાવસુ વગેરે ગંધર્વ પણ સામના વિષયમાં શિક્ષા શાસ્ત્રોક્ત સંપૂર્ણ લક્ષણોને સ્વરની સૂક્ષ્મતાના કારણ જાણી શકતા નથી. જઠરાગ્નિની સદા રક્ષા કરવી, હિતકર એટલે કે પથ્ય ભોજન કરવું, ભોજન પચી ગયા પછી ઉષાકાળમાં નિદ્રાથી ઉઠી જવું અને બ્રહ્મનું ચિંતન કરવું. શરદ કાળમાં જો વિષુવદ યોગ એટલે કે જે સમયે દિવસ રાત બરાબર હોય છે એટલે કે વિષુવદ યોગ આવે છે, તેના પછી જ્યાં સુધી વસંત ઋતુની મધ્યમ રાત્રિ ઉપસ્થિત ન થાય ત્યાં સુધી વેદોના સ્વાધ્યાયને માટે ઉષાકાળમાં ઉઠવું જોઈએ. સવારે ઉઠીને મૌન ભાવે આંબો, ખાખરો, બિલી, અધીળો અથવા શ્રીસ આમાંથી કોઈ વૃક્ષની ડાળખી લઈને દાંતણ કરવું. ખેર, કદંબ, કરણ તથા કણજીનું પણ દાંતણ કરી શકાય. કાંટા અને દૂધવાળા બધા વૃક્ષ પવિત્ર અને યશસ્વી માનવામાં આવ્યા છે. એ વૃક્ષના દાંતણથી આ પુરુષની વાક ઇન્દ્રિયમાં સૂક્ષ્મતા એટલે કફની કમી તથા સરળતાપૂર્વક શબ્દ ઉચ્ચારણની શક્તિ તથા મધુરતા, મીઠો અવાજ આવે છે. તે વ્યક્તિ દરેક વર્ણ અક્ષરનું સ્પષ્ટ ઉચ્ચારણ કરી લે છે. જેમ કે પ્રાચીનો દ્વિજ્રી નામના આચાર્યની માન્યતા છે, શિષ્ય મીઠાની સાથે દરરોજ ત્રિફળા ચૂર્ણ લેવું જોઈએ. આ ત્રિફળા જઠરાગ્નિને પ્રજ્વલિત કરનારું તથા મેઘા ધારણ શક્તિને વધારનારું છે. સ્વર અને વર્ણના સ્પષ્ટ ઉચ્ચારણમાં પણ સહયોગ કરે છે. પ્રથમ જઠરાનળની ઉપાસના અર્થાત મળમૂત્રાદિનો ત્યાગ કરીને આવશ્યક ધર્મ એટલે કે દાંતણ, સ્નાન, સંધ્યોપાસનાનું અનુષ્ઠાન કર્યા પછી મદ અને ઘી પીને શુદ્ધ થઈને વેદપાઠ કરવો. પ્રથમ 7 મંત્રોને ઉપાંશુ ભાવથી સ્પષ્ટ બોલ્યા વિના વાંચે. ત્યાર પછી મંદ સ્વરમાં વેદપાઠ આરંભ કરીને યથાયોગ્ય સ્વરમાં મંત્રોચ્ચાર કરવો. આ બધી શાખાઓ માટે વિધિ છે. પ્રાતઃકાળે એવી વાણી ન બોલે જે પ્રાણોની રૂકાવટ કરે, કેમ કે પ્રાણોના ઉપરોધથી વૈશ્વર્ય એટલે કે વિપરીત સ્વરનું ઉચ્ચારણ થઈ જાય છે. એટલું જ નહીં, તેનાથી સ્વર અને વ્યંજનની મધુરતા પણ લુપ્ત થઈ જાય છે, એમાં સંદેહ નથી. કુતિર્થથી પ્રાપ્ત થયેલી દગ્ધ અપવિત્ર વસ્તુને જે દુર્જન પુરુષ ખાય છે તેના દોષનો ઉદ્ધાર થતો નથી. જેમ પાપરૂપી સર્પના વિષથી જીવનની રક્ષા થઈ શકતી નથી, આ પ્રમાણે કુતિર્થ એટલે કે ખરાબ અધ્યાપક દ્વારા પ્રાપ્ત થયેલું જે દગ્ધ નિષ્ફળ અધ્યયન છે તેને જે લોકો અશુદ્ધ વર્ણોના ઉચ્ચારણપૂર્વક ગ્રહણ એટલે કે ભક્ષણ કરે છે તેમનો પાપરૂપી સર્પના વિષની જેમ પાપી ઉપાધ્યાયથી મળેલા તે નિંદિત અધ્યયનના દોષથી છુટકારો થતો નથી. ઉત્તમ આચાર્યથી પ્રાપ્ત અધ્યયનને ગ્રહણ કરીને સારી રીતે અભ્યાસ કરવામાં આવે તો તે શિષ્યમાં સારી રીતે પ્રતિષ્ઠિત થાય છે અને તેના દ્વારા સુંદર મુખ અને શોભન સ્વરથી ઉચ્ચારેલા વેદની શોભા વધી જાય છે. જે નાક, આંખ, કાન વગેરેના વિકૃત થવાથી વિકરાળ દેખાય છે, જેના ઓઠ લાંબા લાંબા છે, જે બધી વાત નાકથી જ બોલે છે, જે ગદગદ કંઠે બોલે છે તથા જેની જીભ અંધાયેલી હોય એવી રહે છે, અર્થાત જે રોકાઈ રોકાઈને બોલે છે, તે વેદ મંત્રોના પ્રયોગના અધિકારી નથી. જેનું ચિત્ત એકાગ્ર છે, અંતકરણ વશમાં છે, જેના દાંત અને ઓઠ સુંદર છે, એવી વ્યક્તિ જો સ્નાનથી શુદ્ધ થઈને ગાવાનું છોડી દે તો તે મંત્રાક્ષરોનો યોગ્ય પ્રયોગ કરી શકે છે. જે અત્યંત ક્રોધી, સ્તબ્ધ, આળસુ તથા રોગી છે તથા જેનું મન આમ તેમ ભટકે છે તેવા 5 પ્રકારના મનુષ્ય વિદાય ગ્રહણ કરી શકતા નથી. વિદ્યા ધીરે ધીરે ભણાય છે, ધન ધીરે ધીરે કમાઈ શકાય છે, પર્વત પર ધીરે ધીરે ચડવું અને એક દિવસમાં 1 યોજનથી વધારે ન ચાલવું. કીડી ધીરે ધીરે ચાલીને 1000 યોજન ચાલી જાય છે, પરંતુ જો ગરુડ પણ જો ચાલવાનું શરૂ ન કરે તો તે ડગલું પણ આગળ જઈ શકતો નથી. પાપીની પાપ દૂષિત વાણી વેદ મંત્રોનું ઉચ્ચારણ કરી શકતી નથી. જેમ વાતચીતમાં ચતુર સુલોચના સ્ત્રી બહેરાની સામે કશું કહી શકતી નથી. શિક્ષા સંગ્રહમાં જે નારદી શિક્ષા સંકલિત થઈ છે એમાં આ શ્લોકનો પાઠ આ પ્રમાણે છે. નહી પાપર્ષણાતા પાર્ષણી હતા વાણી પ્રયોગના પ્રયોગાન વક્તુમ હર્તી વધીરશ્યેવ તલસ્પથા વિદગ્ધા વામલોચના. જે ઉપાંશુ એટલે કે સૂક્ષ્મ ઉચ્ચારણ કરે છે, જે ઉચ્ચારણમાં ઉતારણ કરે છે તથા જે બીતો બીતો અધ્યયન કરે છે તે શબ્દોચ્ચારણના વિષયમાં સદા સંદેહમાં જ રહે છે. જેણે માત્ર પુસ્તકના ભરોસે અભ્યાસ કર્યો છે, ગુરુ પાસે અધ્યયન કર્યું નથી, તે સભામાં સન્માનિત થતો નથી. તેવી રીતે જેમ જાર પુરુષ દ્વારા ગર્ભ ધારણ કરનારી સ્ત્રી સમાજમાં પ્રતિષ્ઠા પામતી નથી, દરરોજ વાપરવાથી અંજનનો પર્વત પણ સમાપ્ત થઈ જાય છે, અને ઉદયના જંતુઓ દ્વારા થોડી થોડી માટીનો સંગ્રહ કરવાથી બહુ ઊંચો રાફડો બની જાય છે. આ દ્રષ્ટાંતને સામે રાખીને દાન અધ્યયન વગેરે સદકર્મોમાં લાગ્યા રહીને જીવનના દરેક દિવસને સફળ બનાવે, વ્યર્થ ન જવા દો. કીડાઓ ચીકણા ધૂળના કણો દ્વારા ઘણો ઊંચો રાફડો બનાવી લે છે, તેમાં તેમના બળનો પ્રભાવ નથી, ઉદ્યોગ જ કારણ છે. વિદ્યાનો હજારો વાર અભ્યાસ કરવામાં આવે અને સેંકડો વાર શિષ્યોને તે ભણાવવામાં આવે ત્યારે તે જ પ્રમાણે જીભના અગ્રભાગ પર આવી જશે. જેમ જળ ઊંચા સ્થાન પરથી નીચેના સ્થાન પર આપમેળે આવી જાય છે. સારી નસલના ઘોડા અડધી રાત્રે પણ અડધી જ ઊંઘ લે છે, અને અથવા તેઓ અડધી રાતમાં માત્ર એક પહોર સૂવે છે. તેમની જેમ જ વિદ્યાર્થીઓની આંખોમાં લાંબા સમય સુધી નિંદ્રા રોકાતી નથી. વિદ્યાર્થી ભોજનમાં આસક્ત થઈને અધ્યયનમાં વિલંબ ના કરે, નારીના મોહમાં ના ફસાય. વિદ્યાને અભિલાષા રાખનાર છાત્ર જરૂર પડે તો હંસ અને ગરુડની જેમ ઘણે દૂર સુધી પણ ચાલ્યું જાય. વિદ્યાર્થી જનસમૂહથી એ રીતે દૂર રહે જેમ સર્પથી દૂર રહે છે. દોસ્તી વધારવાના વ્યસનને નરક સમજીને તેનાથી પણ દૂર રહે. સ્ત્રીઓથી પણ એ જ રીતે બચીને રહે જેમ રાક્ષસીઓથી. આ પ્રમાણે આચરણ કરનાર છાત્ર જ વિદ્યા પ્રાપ્ત કરી શકે છે. સઠ પ્રકૃતિના મનુષ્ય વિદ્યારૂપી અર્થને સિદ્ધિ પ્રાપ્ત કરી શકતા નથી. કાયર તથા અહંકારી પણ વિદ્યા તથા ધનનું ઉપાર્જન કરી શકતા નથી. લોકોપવાદથી ડરનારા છાત્રો પણ વિદ્યા અને ધનથી વંચિત રહી જાય છે, તથા જે આજ નહીં તો કાલે કરતા રહીને સદા આગામી દિવસની પ્રતીક્ષામાં બેસી રહે છે તે પણ ન વિદ્યા પ્રાપ્ત કરે કે ન ધન પણ મેળવી શકે છે. જેમ કોદાળીથી ધરતી ખોદનાર પુરુષ એક દિવસ અવશ્ય પાણી પ્રાપ્ત કરી લે છે, તે જ પ્રમાણે ગુરુની નિરંતર સેવા કરનાર છાત્ર ગુરુમાં સ્થિત વિદ્યાને અવશ્ય ગ્રહણ કરી લે છે. ગુરુ સેવાથી વિદ્યા પ્રાપ્ત થાય છે, અથવા વધારે ધનનો વ્યય કરવાથી તેમની પ્રાપ્તિ થાય છે, અથવા એક વિદ્યા આપવાથી બીજી વિદ્યા પ્રાપ્ત થાય છે, અન્યથા તેની પ્રાપ્તિ થતી નથી. જો કે બુદ્ધિના ગુણોથી સેવા કર્યા વિના પણ વિદ્યા પ્રાપ્ત થઈ જાય છે, તો પણ વંદ્યા સ્ત્રીની જેમ સફળ થતી નથી. હે નારદ, આ પ્રમાણે મેં તમને શિક્ષા ગ્રંથનું સંક્ષેપમાં વર્ણન કર્યું છે. આ આદિ વેદાંતને જાણીને મનુષ્ય બ્રહ્મભાવની પ્રાપ્તિને યોગ્ય બની જાય છે. પૂર્વ ભાગ દ્વિતીય પાદ અધ્યાય 50, અનુક્રમણિકા પ્રમાણે અધ્યાય 46, નારદ પુરાણ પૂર્વ ભાગ 2 અધ્યાય 46 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.